શ્રી પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 29 વૈષ્ણવોના લક્ષણ અને મહિમા તથા શ્રવણ દ્વાદશી વ્રતની વિધિ અને મહાત્મયની કથા. મહાદેવજી કહે છે, હે નારદ, સાંભળો, હવે હું વૈષ્ણવોના લક્ષણ કહીશ, જેને સાંભળીને લોકો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. ભક્ત ભગવાન વિષ્ણુનો થઈને રહ્યો છે, તેથી તે વૈષ્ણવ કહેવાય છે. સમસ્ત વર્ણો કરતા વૈષ્ણવને શ્રેષ્ઠ કહ્યો છે. જેમનો આહાર અત્યંત પવિત્ર છે, તેમના વંશમાં વૈષ્ણવ પુરુષ જન્મ ધારણ કરે છે. હે બ્રહ્મા, જેમની અંદર ક્ષમા, દયા, તપસ્યા અને સત્ય સ્થિત છે, તેવા વૈષ્ણવના દર્શન માત્રથી અગ્નિથી રૂની જેમ સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. જે હિંસાથી દૂર રહે છે, જેની મતિ સદા ભગવાન વિષ્ણુમાં લીન રહે છે, જે પોતાના કંઠમાં તુલસીની માળા ધારણ કરે છે, દરરોજ પોતાના અંગો પર 12 તિલક કરે છે, તથા વિદ્વાન હોઈને ધર્મ અને અધર્મનું જ્ઞાન ધરાવે છે, તે મનુષ્ય વૈષ્ણવ કહેવાય છે. જે સદા વેદ શાસ્ત્રના અભ્યાસમાં લાગ્યા રહે છે, દરરોજ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, તથા વારંવાર વર્ષના 24 ઉત્સવો ઉજવતા રહે છે, તેમનું કુળ પરમ ધન્ય છે. તેમના જ યશનો વિસ્તાર થાય છે, તથા તે લોકો જ સંસારમાં ધન્યતમ અને ભગવદ્ ભક્ત છે. હે બ્રહ્મન, જેના કુળમાં એક જ ભગવદ્ ભક્ત ઉત્પન્ન થઈ જાય છે, તેનું કુળ વારંવાર તે પુરુષ દ્વારા ઉદ્ધારને પ્રાપ્ત થતું રહે છે. વૈષ્ણવના દર્શન માત્રથી બ્રહ્મ હત્યારો પણ શુદ્ધ થઈ જાય છે. હે મહામુને, આ લોકમાં જે વૈષ્ણવ પુરુષ જોવામાં આવે છે, તેમને તત્વવેતા પુરુષોએ વિષ્ણુ સમાન જ જાણવા જોઈએ. જેણે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું, તેના દ્વારા બધાનું પૂજન થઈ ગયું. જેણે વૈષ્ણવોની પૂજા કરી, તેણે મહાદાન કરી લીધું. જે વૈષ્ણવોને સદા ફળ, પાન, શાક, અન્ન અથવા વસ્ત્ર આપે છે, તે આ ભૂમંડળમાં ધન્ય છે. હે બ્રહ્મ, વૈષ્ણવો વિશે હવે વધારે શું કહેવું? વારંવાર વધારે કહેવાની જરૂર નથી. તેમના દર્શન અને સ્પર્શ બધું જ સુખદ છે. જેવા ભગવાન વિષ્ણુ છે, તેવા જ તેમનો ભક્ત વૈષ્ણવ પુરુષ પણ છે. આ બંનેમાં કદી અંતર રહેતું નથી. આવું સમજીને વિદ્વાન પુરુષે સદા વૈષ્ણવોની પૂજા કરવી. જે એક જ વૈષ્ણવ બ્રાહ્મણને ભોજન કરાવે છે, તેણે હજારો બ્રાહ્મણોને ભોજન કરાવી દીધું, એમાં જરાય સંદેહ નથી. નારદજીએ કહ્યું, હે સુરશ્રેષ્ઠ, જે સદા ઉપવાસ કરવામાં અસમર્થ છે, તેના માટે કોઈ એક જ દ્વાદશીનું વ્રત જે પુણ્યપ્રદ હોય તે કહો. મહાદેવજી બોલ્યા, ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જે શ્રવણ નક્ષત્રયુક્ત દ્વાદશી હોય છે, તે ઈચ્છિત ફળ આપનારી પુણ્યમયી તથા ઉપવાસ કરવાથી મહાન પુણ્યપ્રદ છે. જે નદીઓના સંગમમાં સ્નાન કરીને ઉક્ત દ્વાદશીએ ઉપવાસ કરે છે, તે અનાયાસે જ 12 દ્વાદશીઓનું ફળ પ્રાપ્ત કરી લે છે. બુધવાર અને શ્રવણ નક્ષત્રયુક્ત જે દ્વાદશી હોય, તે દ્વાદશીનું મહત્વ બહુ છે. તે દિવસે કરેલા બધા કાર્ય અક્ષય થઈ જાય છે. શ્રવણ દ્વાદશીના દિવસે વિદ્વાન પુરુષે જળપૂર્ણ કળશની સ્થાપના કરીને તેની ઉપર એક પાત્ર મૂકવું અને તેમાં શ્રી જનાર્દનની સ્થાપના કરવી. ત્યાર પછી તેમની આગળ ઘીમાં બનાવેલું નૈવેદ્ય અર્પણ કરવું. સાથે સાથે યથાશક્તિ પાણીથી ભરેલા અનેક નવા ઘડાઓનું દાન કરવું. આ પ્રમાણે શ્રી ગોવિંદની પૂજા કરીને તેમની સમીપમાં રાત્રિ જાગરણ કરવું. પછી નિર્મળ પ્રભાત કાળે સ્નાન કરીને ફૂલ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને સુંદર વસ્ત્ર વગેરે દ્વારા ભગવાન ગરુડધ્વજની પૂજા કરવી. ત્યાર પછી પુષ્પાંજલિ આપતા આ મંત્રને બોલવો, નમો નમસ્તે ગોવિંદ બુદ્ધ શ્રવણ સંયુત અધ્યોદ સંક્ષયમ સંશયમ કૃત્વા સર્વ સૌખ્ય પ્રદો ભવ. 70મા અધ્યાયનો 10મો શ્લોક. બુધવાર અને શ્રવણ નક્ષત્રયુક્ત ભગવાન ગોવિંદ, તમને નમસ્કાર છે. મારા પાપ સમૂહનો નાશ કરીને તમે મને સર્વ પ્રકારના સુખ પ્રદાન કરો. ત્યાર પછી વેદ વેદાંગના પારગામી ખાસ કરીને પુરાણોના જ્ઞાતા બ્રાહ્મણોને વિધિપૂર્વક પવિત્ર અન્નનું દાન કરવું. આ પ્રમાણે સાધકે કોઈ નદીના કિનારે એકાગ્ર ચિત્તે ઉક્ત વિધિથી બધું કાર્ય પૂરું કરવું. આ વિષયમાં જાણકાર લોકો એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે. એકવાર કહેતા હોય છે, એક ગોર વનમાં જે ઘટના ઘટી હતી તેનું વર્ણન કરું છું, સાંભળો. હે વિદ્વાન, દાશરક નામે જે દેશ છે તેના પશ્ચિમમાં મારવાડ પ્રદેશ છે, જે સમસ્ત પ્રાણીઓ માટે ભય ઉત્પન્ન કરવા વાળો છે. ત્યાંની ભૂમિ તપેલી રેતીથી ભરપૂર હોય છે. ત્યાં મોટા મોટા સાપ છે તે ભૂમિ થોડી છાયાવાળા વૃક્ષોથી વ્યાપ્ત છે. શમી, ખેર, ખાખરો, વાંસ અને પીલું એક કાંટાવાળું વૃક્ષ આજ ત્યાંના વૃક્ષ છે. તીક્ષ્ણ કાંટાથી ઘેરાયેલા ત્યાંના વૃક્ષો બહુ ભયંકર હોય છે. તો પણ કર્મ બંધનથી બંધાયેલા હોવાના કારણે ત્યાં પણ બધા જીવો જીવન ધારણ કરે છે. હે વિદ્વાન, તે દેશમાં ન તો પર્યાપ્ત જળ છે કે ન જળ ધારણ કરનારા વાદળ પણ ત્યાં દેખાય છે. આવા દેશમાં કોઈ વેશ્ય ભાગ્યવશ પોતાના સાથીદારોથી છૂટો પડીને આમ તેમ ભટકી રહ્યો હતો. તેના હૃદયમાં ભ્રમ છવાઈ ગયો હતો. તે ભૂખ, તરસ અને પરિશ્રમથી વ્યથિત થઈ રહ્યો હતો. ગામ ક્યાં છે? જળ ક્યાં છે? હું ક્યાં જઈશ? આ કશું જ તેને સમજાતું ન હતું. તે જ સમયે તેણે થોડા પ્રેત જોયા, જે ભૂખ તરસથી વ્યાકુળ અને ભયંકર દેખાતા હતા. તેમનામાં એક પ્રેત એવો હતો જે બીજા પ્રેતના ખભા પર બેસીને જતો હતો, તથા બીજા ઘણા બધા પ્રેતોએ ચારે બાજુથી તેને ઘેરી લીધો હતો. પ્રેતોના ભયાનક અવાજ સાથે તે ભયંકર પ્રેત ત્યાં જ આવી રહ્યો હતો. ત્યાં ભયંકર જંગલમાં મનુષ્યને જોઈને પ્રેતના ખભા પરથી ઉતરી પડ્યો અને વેશ્યની પાસે આવીને તેને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યો, આ ઘોર પ્રદેશમાં તમારો પ્રવેશ કઈ રીતે થઈ ગયો? કઈ રીતે થયો? આ સાંભળીને તે વેશ્ય કહ્યું, દેવયોગથી તથા પૂર્વજન્મના કરેલા કર્મની પ્રેરણાથી હું મારા સાથીઓથી છૂટો પડી ગયો છું અને એ રીતે હું અહીં આવી ગયો છું. અત્યારે મને ભૂખ અને તૃષા વ્યાકુળ કરી રહી છે. ત્યારે તે પ્રેતે પોતાના અતિથિને ઉત્તમ ભોજન આપ્યું. તે ખાવા માત્રથી વેશ્યને ભારે તૃપ્તિ થઈ. તે ક્ષણભરમાં ભૂખ પ્યાસથી રહિત થઈ ગયો. ત્યાર પછી ત્યાં ઘણા પ્રેતો આવી પહોંચ્યા. મુખ્ય પ્રેતે તે બધાને અન્નનો ભાગ આપ્યો. દહીં, ભાત અને જળ વડે તેમને બહુ પ્રસન્નતા થઈ. આ પ્રમાણે અતિથિ અને પ્રેત સમુદાયને તૃપ્ત કરીને તેણે પોતે પણ બચેલા અન્નનું સુખપૂર્વક ભોજન કર્યું. તેના ભોજન કરી લીધા પછી ત્યાં જે સુંદર અન્ન અને જળ પ્રસ્તુત થયું હતું તે બધું અદૃશ્ય થઈ ગયું. ત્યારે વણિકે તે પ્રેતને કહ્યું, ભાઈ, આ વનમાં તો મને બહુ આશ્ચર્યની વાત પ્રતીત થઈ રહી છે. તમને આ ઉત્તમ ભોજન અને ઉત્તમ જળ ક્યાંથી પ્રાપ્ત થયું? તમે થોડાક જ અન્નથી આ ઘણા બધા જીવોને તૃપ્ત કરી દીધા. આ ઘોર જંગલમાં તમે લોકો કઈ રીતે રહો છો? પ્રેત બોલ્યો, હે મહાભાગ, મેં મારો પૂર્વ જન્મ વણિક વ્યવસાયમાં આસક્ત થઈને વ્યતીત કર્યો હતો. સંપૂર્ણ નગરમાં મારા જેવો કોઈ દુષ્ટ ન હતો. ધનના લોભમાં મેં કદી કોઈને ભીખ પણ આપી નથી. તે દિવસોમાં એક ગુણવાન બ્રાહ્મણ મારા મિત્ર હતા. એકવાર ભાદ્રપદ મહિનામાં જ્યારે શ્રવણ નક્ષત્ર અને દ્વાદશીનો યોગ આવ્યો હતો ત્યારે તે મને સાથે લઈને તાપી નદીના તટ પર ગયા, જ્યાં તાપીનો ચંદ્રભાગા નદી સાથે પવિત્ર સંગમ થયો હતો. ચંદ્રમાની પુત્રી છે અને તાપી સૂર્યની. તે બંનેના મળેલા શીત અને ઉષ્ણ જળમાં મેં બ્રાહ્મણ સાથે પ્રવેશ કર્યો. શ્રવણ નક્ષત્ર અને દ્વાદશીના યોગમાં મેં ઘણા મનુષ્યોને સંતુષ્ટ કર્યા. ચંદ્રભાગાના ઉત્તમ જળથી ભરીને બ્રાહ્મણને જળપાત્રનું દાન કર્યું તથા દહીં અને ભાતની સાથે જળથી ભરેલા કેટલાક માટીના સંકોરા પણ બ્રાહ્મણોને આપ્યા. આ ઉપરાંત ભગવાન શંકર સમક્ષ શ્રેષ્ઠ બ્રાહ્મણને છત્રી, પગરખા, વસ્ત્ર અને શ્રીહરિની પ્રતિમા પણ દાનમાં આપી. તે નદીના તટ પર મેં ધનની રક્ષા માટે વ્રત કર્યું હતું. ઉપવાસ પૂર્વક એક મનોહર જળપાત્ર પણ દાન કર્યું હતું. આ બધું કરીને હું ઘેર આવ્યો ત્યાર પછી થોડા સમય બાદ મારું મૃત્યુ થઈ ગયું. નાસ્તિક હોવાથી મને પ્રેતિયોની મળી. શ્રવણ દ્વાદશીના યોગમાં મેં જળનું મોટું પાત્ર દાન આપ્યું હતું, તેથી દરરોજ મધ્યાહન સમયે આ બધું મને પ્રાપ્ત થાય છે. આ બધા પ્રેતો બ્રાહ્મણોનું ધન ચોરનારા પાપી છે. તેમાંથી કેટલાક પરસ્ત્રી લંપટ અને કેટલાક પોતાના માલિકનો દ્રોહ કરનારા છે. આ મારું પ્રદેશમાં આવીને આ બધા મારા મિત્ર થઈ ગયા છે. સનાતન પરમાત્મા ભગવાન વિષ્ણુ અક્ષય અવિનાશી છે. તેમના ઉદ્દેશથી જે કંઈ આપવામાં આવે છે તે બધું અક્ષય થઈ જાય છે. તે અક્ષય અન્નથી જ આ બધા પ્રેતો વારંવાર તૃપ્ત થાય છે. આજે તમે મારા અતિથિ રૂપે આવ્યા છો. હું અન્નથી તમારી પૂજા કરીને પ્રેત ભાવથી મુક્ત થઈને પરમ ગતિને પ્રાપ્ત થઈશ. પરંતુ મારા વિના આ પ્રેત આ ભયંકર વનમાં કર્માનુસાર પ્રાપ્ત થયેલી પ્રેત યોનિની અસહ્ય પીડા ભોગવશે. તેથી તમે મારા પર કૃપા કરવા માટે આ બધાના નામ અને ગોત્ર લખી લો. હે મહામતે, અહીંથી હિમાલયમાં ગયા પછી તમને એક ખજાનો પ્રાપ્ત થશે. ત્યાર પછી તમે ગયા જઈને આ બધાનું શ્રાદ્ધ કરી દેજો. મહાદેવજી કહે છે, હે નારદ, વેશ્યને આ પ્રમાણે આદેશ આપીને પ્રેતે તેને સુખપૂર્વક વિદાય કર્યો. ઘરે આવીને તેણે હિમાલયની યાત્રા કરીને ત્યાંથી પ્રેતનો બતાવેલો ખજાનો લઈને તે પાછો આવ્યો. તે ખજાનાનો છઠ્ઠો અંશ લઈને તે ગયા તીર્થમાં ગયો. ત્યાં જઈને તે પરમ બુદ્ધિમાન વૈશ્ય શાસ્ત્રોક્ત વિધિથી તે પ્રેતોનું તર્પણ કર્યું. એક એકના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને તેમના માટે પિંડદાન કર્યું. તે જે દિવસે જેનું શ્રાદ્ધ કરતો હતો તે દિવસે તે આવીને સ્વપ્નમાં વૈશ્યને પ્રત્યક્ષ દર્શન આપતો અને કહેતો હતો કે હે મહાભાગ, તમારી કૃપાથી મેં પ્રેત ભાવનો ત્યાગ કર્યો અને હવે હું પરમ ગતિને પ્રાપ્ત થઈ રહ્યો છું. આ પ્રમાણે તે મહાભાગ વેશ્ય ગયા તીર્થમાં પ્રેતોનું વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને વારંવાર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતો પોતાને ઘેર પાછો આવ્યો. પછી ભાદ્રપદ માસના શુક્લ પક્ષમાં જ્યારે શ્રવણ દ્વાદશીનો યોગ આવ્યો ત્યારે તે બધી સામગ્રી સાથે લઈને નદીના સંગમ પર ગયો અને ત્યાં સ્નાન કરીને તેને દ્વાદશી વ્રત કર્યું. સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી બ્રાહ્મણને ઉપહાર ભેટ કર્યો. એકાગ્ર ચિત્તે તે વૈશ્ય શાસ્ત્રોક્ત વિધિથી બધું કાર્ય સંપન્ન કર્યું. ત્યાર પછી દર વર્ષે ભાદ્રપદ માસ આવ્યા પછી શ્રવણ દ્વાદશીના યોગમાં નદીના સંગમ પર જઈને તે ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી તે પૂર્વોક્ત પ્રકારે સ્નાન, દાન વગેરે કરવા લાગ્યો. ત્યારબાદ દીર્ઘકાળ પછી તેનું મૃત્યુ થઈ ગયું. તેણે મનુષ્યોને માટે દુર્લભ એવું પરમધામને પ્રાપ્ત કરી લીધું. આજે પણ તે વિષ્ણુદૂતો દ્વારા સેવિત થઈને વૈકુંઠ ધામમાં વિહાર કરી રહ્યો છે. હે બ્રહ્મન, તમે પણ આ પ્રમાણે શ્રવણ દ્વાદશીનું વ્રત કરો. તે આ લોક અને પરલોકમાં પણ સંપૂર્ણ સૌભાગ્ય પ્રદાન કરનારું, શ્રેષ્ઠ બુદ્ધિ આપનાર તથા સર્વ પાપહર ઉત્તમ સાધન છે. જે શ્રવણ દ્વાદશીના યોગમાં વ્રતનું અનુષ્ઠાન કરે છે તે વ્રતના પ્રભાવથી વિષ્ણુ લોકમાં જાય છે. અધ્યાય 29 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.